ભક્તિ કરવી હોય એ બધું જે વિધિ કરતા હોય છે કરવાનું શું જ છે. આ જ્ઞાન એને લેવા જે અગાઉથી કરો છો ને એને ભૌતિક હેતુ માટે છે, ત્યારે માટે છે. એટલે તમારે કરવાની શું છે સમજો ને? અને ગુરુ કર્યા હોય તો એ ના થવાની શું છે? કારણ કે આ ગુરુ નો માર્ગ નથી, આ તો જ્ઞાની ગુરુ. એ કોઈના ગુરુ થાય નહીં, એ કોઈના ગુરુ થાય નહીં. ગુરુ તમારો હોય કરો, સમજો ને? જ્ઞાની પુરુષ તમારા પાપો નષ્ટ કરી આપે અને તમને એકદમ ફળ આપે, બીજા આનંદ પામનાર મુક્તિ પણ આપે. જ્ઞાની ગુરુ ની આજ્ઞા થી બધી ચીજ મળે, જે ચીજ જો એને બધું કામ કરવાનું લઈ જાય છે ને, આ કામ લઈ ગયું ને આ બધા કરવાનું આવી ગયું, ચાલો ડર લાગે. બાકી મૃત્યુ બધા આનંદ છે ભાઈ, ભલે રાત નું ભાગી ગયા પણ વાગે દેખાય છે મને કાકા, બે વાંચતા વધે ને એટલે એ પણ મને દેખાય છે, રાત દેખાઈ ગઈ છે. મૃત્યુ નો તો જ્ઞાની પુરુષે ડર ના હોય, કારણ કે મૃત્યુ પામતા જ નથી પોતે, કાંઈ કપડા બદલે એમ લઈ રહ્યા ને, જે જાય જયારે આવો જાય એ ના નાખે ને આય નાખે, ના કેવું તે બહુ છે, આ કેવું તે બહુ છે, મૃત્યુ બોલાવવું તે બહુ છે, શું છે, અને મૃત્યુ ને પાછું કરવું તે બહુ છે, એના બહુ ના હોય જાય સત્ય. બીજો પ્રશ્ન, ભગવાન શ્રી અર્જુન ને કહ્યું છે કે આ કર્મ હું કરું છું તો માન્યતા ખોટી છે, મારી ઈચ્છા ક્રિયા કઈ થતું નથી, તો એમની રીતે દુનિયામાં સારા રસ્તા ભલા બધા ભેદ ક્યાં માટે પૂછે ને ભગવાન કે અર્જુન ને ક્યાં કારણ હું કરું છું એ માન્યતા ખોટી છે, તું મેં કહું છું મેં કર્યું એ ખોટી માન્યતા છે, મારી ઈચ્છા છે કે થતું નથી, તો એની ઈચ્છા જે થાય છે તો આ ભાઈ શું બોલે છે, તો પછી આ વસ્તુ મોટા બધા આ ચોરીઓ કરાવ્યા છે પણ આમ ગુસ્સે કરાવ્યા છે, બદમાશી કરાવ્યા છે, ભગવાન આવું કરાવે છે, કહે છે ભાઈ આ બદમાશી ક્યાં થાય, અરે એવું નથી, ભગવાન શક્તિ નથી કરવાની, ભગવાન ભગવાન કરે એની જવાબદારી કરે, ભગવાન આમાં કરાવે નહીં, ભગવાન આવું આવું છે તે કરે નહીં, બધું ભગવાન કરે છે, માત્ર એવું આપવામાં આવે એટલે એટલે ગીતામાં શું કહે છે, અર્જુન કરી ભગવાન જે પછી કરાતા હોય ને, તો આમ ભગવાન આમ ઉઠતા હતા તે તીર આવ્યું કે લાગ્યું તે ખરા થઈ ગયા હતા, તીર લઈ ગયા હતા, શું ભગવાન ને ઠંડા કરવા શીખી હતી, ઠંડા ને ફાટી પાડે મારું ભગવાન કૃષ્ણ ભગવાન બધાને, કારણ કે આ સત્તા પગર કરતા આપણા નથી, આ સમજે ને, ત્યારે આપણે વાત કરે કે હું કરું છું, એ જ ગણતિ છે, ત્યાં ભગવાન શું કહેવા માટે કે અમને નહીં કહે છે, ભગવાન નવા છે, ભગવાન આવું કહે નહીં કે ચોરીઓ કરાવવા હોય નહીં, હવે કોઈને પૂછીએ અરે કેમ ચોરી કરું છું, મને ભાઈ પ્રેરણા કરે, ભગવાનની પ્રેરણા ભગવાન આવું ના કરે, ભગવાન પ્રેરણા કરતા જ આવું કરવાની પ્રેરણા ના કરે, કોઈ કરવાની પ્રેરણા ભગવાન માં કહે નહીં, તમારી જવાબદારી બહુ છે, બહુ જવાબદાર છે ને, એનો આવી જવાબદારી આવવા છે, દાદા એ નિષ્કામ કર્મ આ લોકો તમે નોકરી કરો છો એ નિષ્કામ કરો છો, નોકરી કરે છે એ નિષ્કામ કર્મ છે કે સકામ છે, નિષ્કામ કર્મ કોઈ કહી શકે નહીં, નિષ્કામ તો ફક્ત ઉપરના ટોપમાં જ્ઞાનીઓ નિષ્કામ કર્મ કરે છે, કે જે કર્મ પોતાના માટે નહીં, સમજે ને, અકર્મ કહેવાય છે, અકર્મ કર્મ કરે સકાય પણ કર્મની જવાબદારી ના હોય, એ જ્ઞાન વિચાર કરે છે, આ તો બધા ટકા કરો પગાર વિચાર કોઈ વાત એ કરો, જે સ્ત્રી ધારણ ના કર્યા તે હોય ધારણ ના કર્યા તે રાખે બધું સગા નિકાલ તો ભગવાને ભગવાન ભગવાન ભગવાન નથી, મો ભગવાન તો ભગવાન છે અને કોઈ પુરાવો ના થાય ભગવાને બનાવેલો. અને ગીતામાં જે કહ્યું કે ગીતામાં એ જુદું કહેવા માંગે ભગવાન તો કોઈ ક્રિયા ના હોય, કોઈ ક્રિયા ના હોય તો ભગવાન અસુરી હતા, એનો ખાલી જ્ઞાતા એને મેં આદર ધર્મ ને આપી દીધું છે. ફક્ત આપણે પ્રકાશ ખાતા પોતે કોણ છું એ જ કોલ કરે અને અવતારથી હું કોણ છું હું કોણ છું લોકો નામ પાડ્યું એટલે દાર ચાલે છે નામ તો નાના વિકાર એટલે લઈ લે પછી આપણી શું રહી પછી નિવારણ આવો છો ને છુટકારો કરવો છે કેટલા વખત આપતો હોય વાંચો છો કોણ તોડી લઈ લે આજ મમતા કાઢી છે ને હા આમ જાણે મમતા એવું કાઢ્યું છે ને ચાલો ચાલુ ચાલુ વર્ક બધે બધું બધું બધા જોવાય ગાયો કહેતો બધાને જોવાય તમારો જુદા સાધુ એવો અંદર ની વાત જુદા બહુ થાય છે આપણે બંધ કરીએ તો થાય ને થાય બંધ કરવાનું તો વસ્તુ બરાબર છે પણ એક ચેપ્ટર પૂરું થાય એક ચેપ્ટર પૂરું થાય ત્યાં બીજું ચેપ્ટર ચાલુ થાય આપડે ચેપ્ટર હાથે લેવા છે જેટલા ચેપ્ટર ફેરવાનું એટલે મારે શું પણ દાદા પેલું ફેમિલી જોડે રહેલા હોય એટલે એકબીજાને તો વ્યવહારિક પેલું એ તો રહે ને કુટુંબ હોય આજે ધારો કે હું ભૂલ કરું તો મા બાપ નું ખરાબ લાગે અને મા બાપ કઈ કેવું ડિસિઝન લે તો છોકરાઓનું એમ લાગે એટલે એ રીતે તો પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ તારે તે જ કહેવાય કે જે અમારે આનંદપૂર્વક ડીલિંગ થાય એનું અમારા જ પ્રોબ્લેમ સોલ્વ કર્યો કહેવાય ડીલિંગ આનંદપૂર્વક થાય એ પ્રોબ્લેમ સોલ્વ કર્યો કહેવાય ડીલિંગ છે તે પણ દાદા બે વાદી ને પ્રતિવાદી હોય, વાદી ને પ્રતિવાદી હોય, હવે એ તો જનરલી સોલ્યુશન વચ્ચે લવાદ તો જોઈએ તો જ આવે ને ડીલિંગ. વચ્ચે લવાદ હોય તો જ બરાબર સંતોષ થાય એવું ડીલિંગ ના થાય. બાકી વાદી પ્રતિવાદી એકબીજાને વાત કરે ને સોલ્યુશન આવે તો બને જ નહીં ને. ના બરા ઘરમાં ડીલિંગ ક્યાં સુધી કરવાની છૂટ છે કે કોઈને દુઃખ ના થતું એવું ડીલિંગ થતું હોય તો કરવું ને, દુઃખ થતું હોય ડીલિંગ બંધ કરી દેવું. જાગૃતિ રહે છે અને ઘણી વાર જતી બી રહે છે, પણ ઘણી વાર એવું લાગે છે કે એક વાર આ દુઃખ આપણે એમને આપીએ તો એનાથી બીજા એ જે કાર્ય કરી રહ્યા છે એનાથી ઘણા દુઃખો ઉભા થશે, તો એ રીતે બી એકદમ ડીકન્ટ્રોલ થઈ જાય છે જાગૃતિ. દુઃખો ઉભા થશે એમના ડિસિઝનો આપણે શું જરૂર છે, આપણે જો કરી આમ સારી રીતે સમજાવી શકતા હોય તો સમજાવી શકું, ના સમજાય સમજાવવાથી ઊંચું ખરાબ દુઃખ થતું હોય તો એ કામ જ નહીં. મારી મારી શકાય ના, એ તો બરાબર છે. તો પછી ઘરના લોકોએ કેવું જોઈએ? એ તો કહે છે, આપણે શું કહે છે ઘરના? કેવાનું એવું હોવું છે કે દુઃખ ના થાય એવું હોવું છે. દુઃખ થાય એવું કહ્યું એટલે ઉઠતા એક તો દુઃખ થાય પાસે દુઃખ વધારો છો. ચાલતું બંધ થઈ જશે દુકાનમાં દુઃખ વધારે છું ઘટાડું છું. દુઃખ વધતા નથી થાય નઈ, દારો વરે નઈ, કશું અનમત સંસાર ને અનમત જ્ઞાનતા. પણ દાદા ગમે ત્યારે આપડો કંટ્રોલ લઈ લે છે, આવા પ્રસંગો ગમે ત્યારે કંટ્રોલ લઈ લે છે, જાગૃતિ આખી ઉડી જાય છે. અમુક પ્રસંગો એવા આવતા હોય છે અને પોતાની જાગૃતિ હોય અને પોતાને ખ્યાલ આવતો હોય કે આ બે માણસ ભેગા થઈએ અને એનું સોલ્યુશન આવે અને વન સાઈડ થઈ જાય અને પેલો એકલો રહી જાય, એટલે આખું ડિસિઝન પેલા પેલા જે માણસ કામ કરે છે એને પુષ્ટિ મળે છે, એટલે વધારે કપાટ અથવા તો પોતાનું પોતાની રીતે કરે છે એને, એવું બધું દર્શન માં આવે છે. હું તો એવું કહ્યું કે માર ખાતો શું કહ્યું અને બધા જગત ને નુકસાન કરે અને ભયંકર ખરાબ કહેવાય, શું કહ્યું સુધરે નહીં બગાડે. સચિદાન છે કે બધું જમે બધા શું જમે બધી માન્યતા આપણું અક્રમ વિજ્ઞાન ના પાડે આવું. શું બોલું? અક્રમ વિજ્ઞાન તો કેમ ક્લિયર કરવું એ કામ એ ક્લિયર. તો પણ ઉચવાળો ઓછો થવો, ઉચવાળો વધારે, આ ઉચવાળો વધે આનાથી. મારી એવી માન્યતા છે કે આ ક્લિયર વધારે થાય તો ઉપરથી પ્રગતિ વધારે થાય. ના એ માન્યતા ખોટી છે, તારી માન્યતા બિલકુલ આખી ખોટી છે, એક સેન્ટ પણ આથી નથી. કારણ કે દાદા મેં તો મારી જ્યારથી સમજ ડેવલપ થઈ, મારી જ્યારથી સમજ ડેવલપ થઈ ત્યારથી મેં જોયું છે કે મેં એક પણ ડિસિઝન એમના પરફેક્ટ જોયા નથી. તારે એમને ડિસિઝન આપે છે લેવા, બાપ બાપ નું ડિસિઝન લઈને પડે. આપડે આપડે પૂરો વેર છે તું આવું જોઉં છું નહીં જોયે કોઈ એનું ડિસિઝન લેવું ના લેવું આપડે શું લેવા દેવાનું? દાદા હવે આપડા કુટુંબ માં કુટુંબ ના આપડે શું તારે શું લેવા દેવાનું? નહીં તારે ભાઈ નોકરી કરી દે આપવું હતા ના આપવું કઈ નઈ કોઈ તારે એવું કેતો નહીં તમે બોલો તમે સલાહ આપો કોઈ કહેશે તમે કે સલાહ આપો ભાઈ છેલ્લે તો જયારે કઈક થાય એટલે વરઘોડો અમારા ઉપર જ આવે આવું કોઈ માને ખરું? એમને એક પ્રશ્ન મને લાગે છે કે એમની જે પેલી એક્સેસ બુદ્ધિ છે એ હોય છે બઉ ખોટી આ બુદ્ધિ તો બઉ ખરાબ કહેવાય હા તને બઉ નુકસાન કરે ના દાદા ભૂતકાળ માં આવા બન્યા છે પ્રસંગો આપણે નુકસાન કરીએ તો અમારે ફાયદો થાય નહીં આપણને જે નુકસાન થાય ને એવો ફાયદો અમારે હોય જ નહીં આ તો રોંગ બિલીફ ને રોંગ બુદ્ધિ કોઈ શિકાયત ના કરે ને એટલે ઊંચી મૂકી દે હવે એનો બીજો રસ્તો કરો દાદા આનો રસ્તો કરો બીજો ઊંચું મૂકી દેવો એ રસ્તો દાદા ઊંચું તો મૂકી દઈએ છે પણ પાછો આવો કોઈ પ્રસંગ આવે ના તે ફરી ઉભું થાય તો ફરી ફરી ઊંચું મૂકી દેવું ફરી ઊંચું મૂકી એટલે એ બને આ રોજ તો કઈ બનતું જ નથી એવો કોઈ પ્રસંગ આવે ફરી ફરી ઊંચું મૂકી દેવું જયમેશ કઈ રોજ લઈને ચેપ્ટર ઓપન કરતો જ નથી એવો સહયોગ બાજે એટલે એકદમ ઓટોમેટિક વાણી નીકળી જાય છે આપડે ફરી ઊંચી મૂકી દેવું આપડે જયારે જયારે બંધ કરતા ફરી ફરી ઉપર બેસી ચલાવી પાછી ફરી પડી જઈએ પણ એ તો દાદા ફેર ના કહેવાય ને એડજસ્ટમેન્ટ માં ના કહેવાય ને એ વસ્તુ એક્ઝેક્ટનેસ માં તો આ ના કહેવાય ને એક્ઝેક્ટલી એ કહેવાય આ તો એક્ઝેક્ટ આ તો બિલકુલ આ તો ગુનેગાર કહેવાય એની એક ભૂલ રિપીટ થયા કરે ભૂલ જ નહીં થતી કોઈની આ દુનિયામાં કોઈ માણસ એવો નથી જેને ભૂલ થતી હોય ભૂલ ના કાઢનારા ગુનેગાર છે ભૂલ તને ચીધો તો આવડે આપડે દુઃખ દઈએ છીએ એમને એમને આપણા થકી વાણી દ્વારા દુઃખ દઈએ છીએ વિનય વિવેક માં નથી રહી શકતા બંધ કરી દઈએ દુઃખ દેવાનું બંધ કરી દઈએ વિનય વિવેક નથી સચવાતો હે વિનય વિવેક સચવાતો નથી એટલે ભૂલ તો ખરી જ ને એ ભૂલ પોતાની તારી પોતાની એ કઈ નથી વિનય વિવેક સાથે કઈ ડખો ના કરવો એમને બાબત માં ડખો આપડે ના કરવો આપડે પડવું નહીં બઉ જોખમ ઘણી વાર અમારી બાબત માં આવે અમારા પ્રસંગો માં બી વચ્ચે એ તો શું કરવું અમારા એવા કોઈ કાર્ય હોય એમાં પોતે ઇન્વોલ્વ થાય તો શું કરવું ક્યારે અમારા કાર્યક્ષેત્ર માં પોતે ઇન્વોલ્વ થાય પપ્પા તો શું કરવું એ તો બધ કઈ જોડાવું એને કહી દઉં કે તમારે વાત કરે નહીં પછી એ તો એને રસ્તો કાઢીએ આપડે ખરું ખરું તમારા કાર્ય છે તમે હાથ ના કાઢે એવું કરીએ પછી બીજું શું પછી નથી તું તારું બંધ કહે એનું બંધ કહે ના આમાં એવું છે કે હું એમને મારી રીતે એમને ચલાવવા માંગુ છું હું મને જે રીતે દર્શન માં આવે છે એ રીતે હું એમને મારી રીતે ચલાવવા માંગુ છું એ ચાલતા નથી અને એ મને એમની રીતે ચલાવવા માંગે છે અને હું ચાલતો નથી તું એમની રીતે ચાલી નહીં એ તારી રીતે ના ચાલે પૂર્વ કર્મ છે તે તું નહી કરતો આ પૂર્વ કર્મ નતા તમે બે ભમરે ના છે ભમરે ના તારે એટલે બહુ અમને નથી એ તને જો ઠપકો આવતો એની ભૂલ છે એને જાણતા ને સમજતા નથી કે છું જે ઠપકો આવે એને સમજે ના હોય જે અમારી ભૂલ કરે તેને સમજ હોય નઈ હું કોઈની ભૂલ નહીં કરતો તારા મને કેટલી બધી સમજણ કોઈની ભૂલ નહીં કરતો મને સમજો કેટલી દાદા અમારો એક મકાન બનાવવાનો પોતે દખો કરે જીવું છું તે જ મને અંદર મને લાગે તા આવી મકાઈમાં જીવ જીવું ભૂલી જાય પછી કઈ વાસણ દુકાન લેતા પછી કશું નહીં વિચાર ભૂલવી નહીં સર હું ભૂલી જાઉં સારું ભૂલી જતો એટલે સારું કારણ આ એકચ્યુઅલી મારે જે ચેપ્ટર નીકળ્યો ત્યારે મેં કાઢ્યા નથી મેં સ્પેશિયલ બેસીને કાઢેલા નથી આ જે બી એમની જોડે મારા ચેપ્ટર ઓપન થાય છે મેં કોઈ દિવસ ઓપન નથી કર્યા જનરલી એમના થ્રુ જ ઓપન થયેલા છે અને પછી મારી એટેક આવે જેને ઉગાડવું નથી ના ઉગાડે બાયો છો ને એ ઉગાડે દાડો કાઢી દેવું હોય દેવું નિરાતે એ દાદા મારે એમને કહેવાનો મિનિંગ એટલો જ હતો કે અમારા મોટા ભાઈ છે એ આ બધો વહીવટ કરે મોટા ભાઈ કશો ડકો હોતો નથી દાદા ઘણી વાર એવું લાગે છે કે આ વસ્તુમાં પોતે આ જાણતા ના તો કેવું ડખો જાણે તો તરત થાય જાણતા હોય તો ડખો થાય ને ના જાણતા હોય તો શું ડખો થાય કોણ કે છે અમારા મોટા ભાઈ ને બીજા ન જાણતા તો ડખો થાય નહીં ને જાણે તો ખબર પડે ડખો એ જાણવું એ ગુનો છે જે જાણવાથી ડખો કર્મ થાય એ જાણવું એ ગુનો છે જે જાણવાથી ડખો જાય એ જાણવું એ સાચું જ્ઞાન છે શું છે જે જાણવા થી ડકો ઉભો થાય એ તો જાણવું એ ગુનો છે એ નથી જાણતા એ સારું છે એ બિચારા તો એનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય એનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય શું એનું નથી જાણવાથી ડેવલપમેન્ટ કેવી રીતે થાય એનું ડેવલપમેન્ટ કેવી રીતે બુદ્ધિ બુદ્ધિ અથવા તો બીજું કોઈ ડેવલપમેન્ટ જોવામાં નથી આવતું નહીં જ્ઞાન ની સમજ નહીં આત્મ ની સમજ એટલી જાણવામાં નથી આવતું ખલાસ વિપરીત બુદ્ધિ હોય તે ડખો હોય બાકી બુદ્ધિ ના જાણે ચાલે નહી બિચારા અમે કશું છે નહિ મહત્વ નહી એ નથી જાણતા તે ઉત્તમ છે શું કહ્યું તો ભોગવે એની ભૂલ નથી ચંદ્રકાંત ભોગવ થાય નથી કોઈ ભોગવ એકલો જ ભોગવે ભોગવતો તો એમનો વધારે છે દાદા એટલે મને કે બધું હું જાણું કે તો આ તારી ઉપર પછી કશું જ નહીં ઘડી પછી કેવું મોટા બિલ બેઠા હતા ને દાપડ કે ના દાદા એ વાત અમુક વાત હું જાણું છું કે ડકો ડખલ ના આવી છે પણ અમારે એક વાર એવો કેસ બન્યો કે બાજુમાં અપાસવાનું કામ ચાલતું હતું અને અમારા મકાન માં જ એને દિવાલ ચણવાનું એ કર્યું હવે મને ખ્યાલ આવ્યો કે આ કઈક કામ કરે છે મેં એમનો પ્રશ્ન પૂછ્યો એ તો કે એનામાં કામ કરે છે ને આપડો ડખો નહીં આમ તેમ મેં એવું કાયદેસર એ લોકોએ જે પ્લાન નક્કી કર્યો હોય અને આપણા મકાન થી એમની હાઈટ ઊંચી ના જવી છે એ આપણે એમને ઓપોઝ કરી શકીએ તો કશું એ ના કર્યું પછી પછી મેં કીધું આપણે ઉપર જઈને જોઈએ શું છે હવે એકચ્યુઅલી જોયું તો અમારી ભીત ઉપર જ દિવાલ ચણતા હતા એવું છે ને કે આ ડખો હોય નઈ આ ડખો એ ગુના મોટા મોટો ગુનેગાર કોણ ડખા વાળો શું કહ્યું દાદા આમાં ડખો કેવી રીતે વાસ્તવિક વસ્તુ બધા નહીં હોય ને ડખો કોઈને જવા ના દે ધમપીર બેહવા ના દે મોક્ષ જાય નહીં પોતે પણ ધમપીર કોઈ જવાય ના દે તો સહેજે ભૂલ નથી કરતી શું કહ્યું ભૂલ કોઈ થતી જ નથી જગત આખા ની ના પણ આપડે ભૂલ જેવી રીતે રજૂઆત થતી જ નથી ને ભૂલ છે એ તો રજૂઆત થતી નહીં સામે, મારે બોલવાની જરૂર નથી. અમે વિચારે તો તારું શુદ્ધાર્થ મનુ કરીને પાંચ આજ્ઞા પાડે, આ દેખાવ ક્યાં પડે. કોઈ પાંચ માણસ તો ન્યાય કરાવ્યો સાથે, કોઈ પાંચ માણસ કે આ કે ભાઈ આ કે ખરું, એક માણસ નહીં કે બધા કે છે નકો ડકો વાળો યુઝલેસ પહેલો છે કે. તો પછી આ બેચા માથે બોજો લઈને ફરવું. તારે ભાઈએ કે યુઝલેસ પહેલો, બધા યુઝલેસ પહેલો કે શું કે કુલદીપ કે વધારે કામ ના માથા ગુટ કરે છે. તું છે આ એકલો છે. કોઈ આપણા મકાન ઉપર બાંધકામ કરે અને કેવું એ પોલીસ ને જ કહેવાય. કોઈ આપણા મકાન ઉપર બાંધકામ કરે અને આપણને કીધા વિના બાંધકામ કરે અને કેવું ફાધર ને, એ પોલીસ ને જ કહેવાય. પોલીસ ને જ કહેવાય ને. ફર્સ્ટ ટાઈમ કેવું એવી કોઈ કહ્યું તું કે જે કે એ ભૂલ શું કહ્યું તો તો એનો મિનિંગ તો બોલવાનું જ હોય ને. શું બોલવાનું છે? ચૂપ થઈ જાય. જમવાનું કોઈ બાકી છે? ચૂપ થઈ જા. કેથી જાય ને બોલશે નહી તો મોક્ષે જશે. બોલ્યો પણ થયો. વાંધો પાડો થઈ ગયો વસ્કો દખો કરી કે દખલ થઈ ગઈ. એકચુલી દાદા આપણે જયારે ફર્સ્ટ ટાઈમ રજૂઆત કરે છે એને વાંધો કેવાય કે સામે વાળો એનો એક્સેપ્ટ નથી કરતો એ વાંધો કેવાય? આ વાંધો રજૂઆત કરી હતી. રજૂઆત કરે વાંધો મોટો વાંધો. શરૂઆત કરી તે જ વાંધો. આ પાણી વિચાર્યું તે જ વાંધો. આ બાજુ ત્યાં વિચારી કર્યું તે જ વાંધો. તારે તારે ખાઈ નોકરી કરતો નોકરી કર્યા કર્યું. બીજું મધગન સાહેબ આ સિદ્ધાર્થ નહીં કરીને તને કોઈ કહ્યું નથી તો આ બાજુ વિચારજે. કોઈ કહ્યું છે ને? એવું જગત માં થઈ રહીશ નહી. આપડે તો સાધના ગજવા માંથી પૈસા પડતા હોય ને અને આપડે જોઈએ તો ધીમે રહીને કેવું બૂમ ના પાડી ધીમે રહીને. આ તારા ગજવા કઈ પડે છે જોજો, જોતા રહેજો પૈસા ના કેવા. બસ તો ના હવે ચાલો આપડી ભૂલ થઈ ગઈ. કારણ કે વ્યવસ્થિત ભાઈ કોઈ સવાલ નથી. એમ રાખો લેખો ગમે એટલું માથા કોઈ વ્યવસ્થિત બાર કે સ્થળ નથી. માણસ ની ગજું નથી કઈ વાત નહીં. એટલે વધારે તમને બોજો કોણ લઈને ફરે? શું કે બોલો છું? મારે શું કે છે? મારે એવો બોજો છે જ નહીં. કોઈ જતો નહીં. તારે બોજો રહ્યો છું ઘરનો? કોઈ જ લીધો નથી. એવું બનેલું દાદા મને ઈરાદા ઘરનો બોજો હવે હું કઉ ઘર તો તમારે મારે છે આ થી ફોન કરી પચાસ કરવા છે કે એમને આવડશે સી રીતે ઈરાબા એમના મત ના આવડે છે. એમના મત આવડે ના આવડે છે કોઈ આવડે જ નથી. કોઈ લોકો ફી આપીને સલાહ પૂછે. કેવું ફી આપી સલાહ પૂછે? 5000 રૂપિયા ફી આપીને પૂછે. ના આવે ત્યારે સલાહ ગાલી હવે નહીં હવે. એટલે સાચી વસ્તુ હોય ત્યારે તો રૂપિયા આપે લોકો પર. તમે એટલે આપ્યો નહીં. હવે કિનારે તો આવ્યો છું તારા. હે કિનારે આવી ગયો છું. કિનારે આવી ગયો છે ને? કિનારે આવીને છોડી દે ને. કિનારે આવ્યો છે સપ્તે બી આવ્યા છે છોડી દે ને. પછી બેઠા કે થયું અલવિદા કરી દેવાની. શું ભાઈ એવું જ આવશે? સલામ અલેકુમ એટલે શું? છૂટા પડતા એમ ના કે અલવિદા કાયમ ની ચેલી સર. હાલો જય સચિદાન. પપ્પા આવું છે, પપ્પાઈ દે એની ફૂલા દે દેશ કરે પપ્પાઈ દે એની મેં આવી કઈ મારી પપ્પાઈ એવું છે રોજ પાણી પીને પછી બપોર પાણી પીને પૂછે પપ્પાઈ બેઠું નહીં ફૂલો આવ્યો ખાલી કેવી રીતે જોઈ. હા જે બધું પેલા જે થયેલું હવે એકચુઅલી એ ક્લિયર કરે તો જ આ નવું ઉભું ના થાય ને. જે બધું અજ્ઞાનતા એ કરેલા છે બધા અવિનય અને વાણી કઠોર તંતીલી તે બધું ભૂસીએ તો જ આ નવું ઉભું ના થાય ને. પેલા જે બધા ગુનાઓ કરેલા કઠોર ભાષા તંતીલી ભાષા બધા એ બધું કરેલું તે બધું ભૂસી ના નાખીએ તો નવું ના ઉભું થાય ને. પાછલું ભૂસી નહીં તો નવું ના ઉભું કરીએ તો ગુહાયેલું કામ નું ભૂસેલું કામ નું પેલું નવું બંધ કરી દેવાનું. નવો સ્વાગ બંધ કરી દેવાનું. જ્ઞાન મળ્યા પછી થાય નહી તો ના થાય. નવો સ્વાગ નવો વાત જ બંધ સ્ટોપ. અને જૂનું છે તો કર્યા ખબર જૂનું નહી જુએ ચાર છે પણ આ નવું છે નવું ઉભું ના થવા દે. જાણ્યું ત્યાંથી સવાર જાણ્યું તારે હવા જાણી ચોવીસ 10:83 સવારે રાજપીપળા. બનેલી છે ને રામ માં જે શક્તિ હતી એ બધી ખરેખર હતી એમ કે છે. રામ બાજુ શક્તિ હતી દિલ્હી છે સલિયાની હલિયા બનાવી દીધી મને આમ શાંતિ ઘણી થાય છે હવે સાંભળવાથી. આપડે બી જાણીએ કે આપડે બી આવા પ્રમાણે જીવવું જોઈએ. એમના જેવું જીવન જીવવા માંગે એટલે ખાલી આપડે એક ટકો પ્રતિકાર કરી એક ટકો પર એક પર્સન્ટેજ ઘણા સુધી થઈ જઈએ. આમાં બરાબર જે મર્યાદા છે આપડી બતાવી છે એમને.